અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ બીજું, શ્રી ભગવાનનો નિશ્ચય તથા મહાત્મ્યનું મુખ્યપણું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શ્રી ધોરાજીમાં લાલવડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો તે સમયને વિશે મહારાજે પોતાનો પ્રતાપ સહુને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી આત્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે સત્સંગ બહુ થયો, ત્યારે મહારાજે કહ્યું જે એક એક સાધુ વાંસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને કહ્યું જે અમે તો 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ, એટલા જીવનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ તો ચિંતામણીઓ ભરીશું, પછી પારસમણીઓ ભરીશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મહોરો, પછી રાળ, પછી રૂપિયા ને પછી છેલ્લી બાકી ગારો, એ પ્રકારે પૂર્ણિ કરવી છે. એવી રીતે મુક્તોના અનંત પ્રકારના ભેદ છે ને કલ્યાણ પણ અનંત પ્રકારના છે, એવી રીતે બહુ વાર્તા કરી. પછી વળી સ્વામીએ વાત કરી જે એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા તે ઉઠે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને 2-3 વાર કહ્યું જે હે મહારાજ, તમે ટીમણ કરો તો ઠીક. પછી મહારાજે કહ્યું જે ટીમણ તો કરવા છે, પણ અમારે તો વાત કરવી છે. પછી સ્વામીએ કહ્યું જે હે મહારાજ, તમે વાત કરો. પછી મહારાજ બોલ્યા જે આ 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણી પ્રકૃતિ છે, તેથી અનંત ગણો પુરુષ છે, ને તેથી અનંત ગણું પર અક્ષરધામ છે, ને તે ધામને વિશે રહેનારા જે અનંત કોટી મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે, બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, કેટલાકને તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે અહીં કોઈને પુરુષોત્તમનો સંબંધ હોય તો? ત્યારે મહારાજે કહ્યું જે એટલી જ વાત સમજવાની છે. કેમ જે અક્ષરના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે કા તમારે છે, પણ બીજા અવાંતર કોઈને નથી. એવી રીતે પોતાના પુરુષોત્તમપણાના પ્રતાપની ઘણીક વાત કરી, તેમાંથી આ તો દિશ માત્ર લખી છે. પછી વળી સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે અમે જે જે ધામમાં જઈએ છીએ તે તે ધામમાં તમારા બહુ વખાણ થાય છે, તે તમારામાં એવી શી મોટપ છે તે સર્વે તમારા વખાણ કરે છે? એમ કહીને બોલ્યા જે આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું જે તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા જે લ્યો અમે જ કહીએ. એમ કહીને કહ્યું જે આ 50 કોટી યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે. તે ધામમાંથી લાખમણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજભેળો રજ થઈ જાય એટલું છેટું છે. પણ જો આહી અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો છે આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય, જેમ જતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી એમ કહીને કહ્યું જે એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો જે સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે એવી રીતે ઘણી વાર્તા કરી. અને વળી સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર માત્રમાં ચમત્કાર તો ચમક પાણા જેવો છે, તેમાં કેટલાક મણ જેવા છે ને કેટલાક તો દશમણ જેવા છે ને કેટલાક તો સો મણ જેવા છે ને કેટલાક તો લાખમણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે ને દશમણ ચમક હોય તે તો આખા શહેરના લોઢાને તાણે ને સો મણ ચમક હોય તો આખા દેશના લોઢાને તાણે ને લાખમણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ કેમ તણાઈ જાય એમ વાત કરીને બોલ્યા છે. પૂર્વના અવતારમાં જેવું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાણા છે, ને આજ તો સર્વ અવતારના અવતારે સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તેજ પધાર્યા છે તેને જોઈને તો અનંત ધામના પતિ ને તે ધામના મુક્ત તે પોતાની મૂર્તિને વિશે તણાઈ ગયા, જેમ ચમકના પર્વતને દેખીને વહાણના ખીલા તણાઈ જાય છે તેમ. અને સ્વામીએ વાત કરી જે વાદી ફૂલવાદી ને ગારડી, તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને જાલે ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો જાલે, નહીં તો લુગડાના છેડાને વળ દઈને મારી નાખે, ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિધર હોય તે પણ ડોલે. એ તો દ્રષ્ટાંત ને સિદ્ધાંત તો એ છે જે દત્તાત્રેયને કપિલ તે તો વાદીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે, ને રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે, ને ન માને તો તરવારે સમાધાન કરે ને કલ્યાણ કરે, ને શ્રીજી મહારાજ તો ગારડીને ઠેકાણે છે, તેની આગળ તો જીવ ઈશ્વર પુરુષ ને અક્ષરાધિક તે હાથ જોડીને ઊભા છે. વળી સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજને જયસંગભાઈએ પ્રશ્ન પૂછ્યું જે ભગવાનનું કર્યું સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે રક્ષા ભગવાન બહુ કરે છે, ને જો રક્ષા ન કરતા હોત તો કાળ કર્મ ને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવા નથી, કેમ જે મૂળ માયાને કોઈએ છેડી નહોતી તેને આપણે છેડી છે, તે શું તો લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ, ને જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે ને કાં તો પૃથ્વી ફાડીને માહી ગાલી દે એવી માયા ખીજી છે. ત્યારે પૂછ્યું છે એવી ક્યાં સુધી રક્ષા કરશે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે હમણાં રક્ષા કરે છે ને પછી નહીં કરે એમ ન સમજવું, એમ કહીને બોલ્યા છે પૂર્વ દેશમાંથી પુરુષ ચાલ્યો આવતો હતો, તેની આગળ લાખો તાડ આવ્યા, તેને જોઈને એક તાડને હડસેલો માર્યો તે લાખો તાડને પાડીને ચાલ્યો ગયો, તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ કર્મ માયા તેમને હડસેલો માર્યો છે, તે ઊભા થઈને દુઃખ દેવાને સમર્થ નહીં થાય એમ તમારે જાણવું. વળી સ્વામીએ વાત કરી છે શ્રીજી મહારાજે એક દિવસ આનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી એ ત્રણને પૂછ્યું છે અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો ત્યારે કેમ કરો, ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું છે જેમ તમે કહો તેમ કરીએ, ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય, ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું છે, તમે કેમ કરો? ત્યારે તે બોલ્યા છે, જે ક્રિયા કરવાને જોવા જાઓ તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ દેખાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે, જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનું કરીએ તેમનું તે તીરમાં લીંબુ દેખાય, તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે, ને તે વૃત્તિને જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે, માટે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો, ને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે. એમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે. પછી વળી સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા. તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, દેશમાં મનુષ્ય કેવા છે? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી ધીરા રહીને બોલ્યા છે, હે મહારાજ, મનુષ્ય તો લીમડી કે નીચે દેખા હૈ, ને બીજે મનુષ્ય તો નહીં હૈ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠા જ નહીં. ત્યારે સર્વે સંતે પૂછ્યું છે, કલ્યાણ કેના કર્યા હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય, ને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય. વળી સ્વામીએ વાત કરી છે, મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તે દેશમાંથી ફરીને આવીને પછી શ્રીજી મહારાજની પાસે બેઠા. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું છે, દેશમાં સત્સંગ કેવો થયો છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ, સત્સંગ તો બહુ થયો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સત્સંગી થયા છો? ત્યારે કહ્યું છે, અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી થયા છો, ને જો ખરેખરા સત્સંગી હો તો કહો જે અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા ખરેખરા સત્સંગી તો ગોવર્ધનભાઈ તથા પર્વતભાઈ આદિક છે, તે તો અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એવા સત્સંગી કેમ થવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એવા સત્સંગી તો થવાય જો માયિક ભાવ ટાળીને પોતાને અક્ષરરૂપ માનીને મારી મૂર્તિનું ચિંતવન કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કૃપા કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હજી કૃપા જોઈએ છીએ. જુઓ ને, અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા તે પ્રકૃતિ પુરુષના લોકમાં પણ ન રહ્યા, ને પ્રધાન પુરુષના લોકમાં પણ ન રહ્યા, ને અનંત બીજા ધામમાં, ને ઈશ્વરના અનંત સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા, ને તમારી ભેળા આવીને રહ્યા, ને હજી કૃપા જોઈએ છીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કૃપા તો બહુ કરી પણ અમારે માયાનું આવરણ તે સમજાય નહીં. ત્યારે શ્રીજી મહારાજ ઊભા થઈને પછેડી ઓઢી હતી તે પડતી મૂકીને બોલ્યા છે, હવે છે માયાનું આવરણ? ત્યારે કહ્યું છે, ના મહારાજ. પછી વળી સ્વરૂપાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગી કા કૈસા કલ્યાણ હોતા હૈ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જૈસા કલ્યાણ મોટા મોટા અવતાર કા હોતા હૈ, તૈસા કલ્યાણ સત્સંગી કા હોતા હૈ. ત્યારે સ્વામી બોલ્યા છે, ગુરુ સાહેબ, તબ તો બહોત બડા કલ્યાણ હોતા હૈ. પછી વળી સ્વામીએ વાત કરી જે ગામ જાળિયામાં શ્રીજી મહારાજ બહુવાર પોઢીને જાગ્યા પછી સર્વે સંતે પૂછ્યું જે હે મહારાજ, આજ તો તમે બહુવાર પોઢી રહ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તમે બહુ તપ કર્યું તે અમે રાજી થયા, માટે આજ તો તમારા સારું અમે ધામ જોવા ગયા હતા. તે પ્રથમ તો અમે બદ્રિકાશ્રમમાં ગયા. તે બદ્રિકાશ્રમવાસીએ અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તેને અમે કહ્યું જે અમારા સાધુ સારું જયગા જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે, માટે અહીં સાધુને રાખો. પછી અમને એમ જણાણું જે આવો તો ચરોતર છે, કેમ જે કોઠાબોરા ત્યાં પણ મળે છે. પછી અમે ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા. તે ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી અમને તેણે કહ્યું જે મહારાજ, બહુ દયા કરીને દર્શન દીધા. પછી તેને અમે કહ્યું જે અમારા સાધુ સારું જાયગા જોવા અહીં આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે, તે અહીં સાધુને રાખો. પછી અમને જણાણું જે સ્થાન તો બહુ સારું, પણ પ્રભુ ભજવામાં સુખ જણાણું નહીં. શા માટે જે ક્ષીર સમુદ્ર એક કોરે હડુડા કરે છે. પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા. તે વૈકુંઠ લોકમાં ગયા. તે વૈકુંઠવાસી રામચંદ્રજી તેણે અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તેને અમે કહ્યું જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે, માટે અહીં સાધુને રાખો. પછી અમને એમાં કાંઈ સારું જણાણું નહીં, કેમ જે ચાર ભુજા ને સ્ત્રીઓનો પ્રસંગ તે ઠીક નહીં. પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા. તે ગોલોકમાં ગયા. પછી ત્યાંના વાસી જે શ્રીકૃષ્ણ તેણે અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તેમને અમે કહ્યું જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે, માટે અહીં સાધુને રાખો. પછી અમને એમાં પણ કાંઈ સારું જણાણું નહીં, કેમ જે ગોપ ગોપીઓ તેને જોઈને પ્રભુ ભજાય નહીં, અને કેટલીક જાતનો ગડબડાટ. તેને જોઈને અમે ચાલી નીકળ્યા. તે પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા ને તે લોક જોઈને બહુ રાજી થયા જે અહીં સાધુને રાખીએ. ત્યાં તો પુરુષને પ્રકૃતિ દેખાણા. તેને જોઈને અમે પ્રકૃતિને પૂછ્યું જે તું ધોળી કેમ છો ને એ પુરુષ કાળો કેમ છે. ત્યારે તેણે કહ્યું જે એ પુરુષ મારી સાથે જોડાણો તેણે કરીને મારામાં શ્યામતા હતી તે પુરુષમાં ગઈ, ને પુરુષમાં રૂપ હતું તે મારામાં આવ્યું છે. પછી અમને એમ વિચાર થયો જે અહીં સાધુને રાખવા નહીં, કેમ જે માયા કાળા કરી નાખે. પછી તેને જોઈને અમે ચાલી નીકળ્યા. તે અક્ષરધામમાં ગયા. તે અક્ષરધામના મુક્તે અમને દિવ્ય સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી અમે કહ્યું જે અમારા સાધુ સારું ધામ જોવા આવ્યા છીએ. ત્યારે તે મુક્તે કહ્યું જે હે મહારાજ, આ ધામ તમારું છે, અને અમે પણ તમારા જ છીએ, માટે અહીં સાધુને રાખો ને સુખ આપો. પછી અમને એમ જણાણું છે આ ધામ જેવું કોઈ ધામ નથી, માટે અહીં સાધુને રાખવા એ જ ઠીક છે. પછી વળી સ્વામીએ વાત કરી જે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં, ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યું જે પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય. ત્યારે સ્વામીએ કહ્યું જે મહારાજ તો સર્વોપરિ છે, ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું જે આજ તો સત્સંગમાં આચાર્ય મંદિર ને મૂર્તિઓ તે સર્વોપરિ છે. તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું, એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. તે ઉપર વડતાલનું 11મું વચનામૃત વંચાવીને કહ્યું જે આવા થાય ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે. એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા. તે વચનામૃતના નામ પ્રથમનું 23મું ને મધ્યનું 30મું ને 45મું ને અમદાવાદનું 2જું ને 3જું. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા જે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા, એમ કહીને બોલ્યા જે ફેર વાંચો. ત્યારે ફેર વાંચ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે આ વચનામૃત સાંભળતા એમ જાણવું જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાનના અવતાર હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે એ પણ મહારાજનો મત છે. તે ઉપર મહારાજનો કહેલો શ્લોક છે. તે બોલ્યા જે નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરા પરિનિષ્ઠિતોપિ નિર્ગુણ્યે. ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. આત્મા રામાષ્ટ મુનિયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુ કિં ભક્તિ મિથ્થમ ભૂતગુણો હરિહે. એવા એવા ઘણાક શ્લોક બોલીને કહ્યું જે આવા થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. પછી એક હરિજન સામું જોઈને બોલ્યા જે તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે, એમ કહીને બોલ્યા જે આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે કેવી મૂર્તિઓ કાઢી આપો. ત્યારે સાધુએ કહ્યું જે આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે સલાટે કહ્યું જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે જે તો કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપ્યું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમ ભગવાન પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ ભગવાન પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું, એમ કહીને ઊઠા. પછી એક હરિજનનું કાંડું જાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે ખબરદાર સંકલ્પ કર્યા છે તો. ત્યારે ભક્તના સંકલ્પ બંધ થઈ ગયા. પછી તેને કહ્યું જે આમ નિરંતર રહેવાય તો સંશય ગ્રંથિ, કર્મગ્રંથિ, ઈચ્છાગ્રંથિ, મમત્વગ્રંથિ ને અહમગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે. પછી વળી સ્વામીએ વાત કરી જે પ્રભુ ભજવા દેહ તો ધર્યો છે પણ પંચ વિષય છે તે દમઘોષના દીકરા જેવા છે. તે ભગવાનને વરવા દેતા નથી એવા ભૂંડા છે. ત્યારે પૂછ્યું જે રૂકમણીજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા જે વરું તો ભગવાનને વરું, નિકર જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરું, એમ બોલ્યા. ને આજ તો મહારાજ ને મોટા સાધુ નિરંતર કહે છે તોય ભગવાનને મૂકીને બીજાને કેમ વરાય છે? ત્યારે સ્વામી બોલ્યા જે આપણે ભગવાન વરવા દેહ ધર્યો નથી ને રૂકમણીએ તો ભગવાનને વરવા દેહ ધર્યો હતો ને આપણને તો મહારાજનો ને મોટા સાધુનો યોગ થયો છે. તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે પણ પછી તો નિસરવું કઠણ પડશે એવો સત્સંગનો પ્રતાપ છે. ત્યારે પૂછ્યું જે આ દેહ મૂક્યા પછી કેવું થવાશે? ત્યારે સ્વામી બોલ્યા જે વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે એવો મહારાજનો ને મોટા સાધુનો પ્રતાપ છે. પછી સ્વામીએ વાત કરી છે, જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઈ રહે નહીં. ત્યારે પૂછ્યું છે, જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય? ત્યારે સ્વામી બોલ્યા છે, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. એ શ્રુતિ બોલીને કહ્યું છે, એવી સમજણ હોય ત્યારે ભગવાનને ને મોટા સાધુને જાણ્યા કહેવાય. ત્યારે વળી પૂછ્યું છે, આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે, જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય તો આચરણ તો થાય જ કેમ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે તેટલું અજ્ઞાન છે, ને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે. એક દિવસ વેદાંતિની આગળ સ્વામીએ એમ વાત કરી છે, ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સતશાસ્ત્રના અર્થને અવળા કરનારા છે તે તો અનંત જન્મ સુધી ને અનંત કલ્પ સુધી કોઈ સ્થાનકને વિશે બાળો સાદ કરીને રોશે નહીં, ને સતયુગમાં લાખ વર્ષ સુધી, ને ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી, ને દ્વાપર યુગમાં 1,000 વર્ષ સુધી, ને કળિયુગમાં 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે પણ બાળો સાદ કાઢીને રોશે નહીં, ને એમને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે પણ સુખ તો નહીં જ થાય. એમ કહીને બોલ્યા છે, સ્વામિનારાયણે આ પૃથ્વીને વિશે આવીને 5 પગ રોપા છે, તેને ખોટા કરીને જીવનું રૂડું થાય એમ કહી દેખાડો. અને તે 5 પગ તે શું? તો નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ ને નિર્માન. એ જે 5 પગ રોપા તેને ફેરવવાને કોઈ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઉપડ્યો નહીં, તેમ અમે પણ પગ રોપા છે તે કોઈથી ખોટા નહીં થાય. એમ કહીને નાવા પધાર્યા. પછી વળી સ્વામીએ વાત કરી છે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, બીજી મહારાજની આજ્ઞા, ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ, ને ચોથું ભગવદીય સાથે સુહૃદપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારા દીકને વિશે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેયને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત્પુરુષને વિશે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તો કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણોય સુખીઓ કરી મૂકું પણ તેમ તમારાથી થાય નહીં, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી ગાંડા થાઓ ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં. ત્યારે વળી પૂછ્યું છે, તમે કહો તેમ કરે ત્યારે ગાંડો કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાં તો તેને ગાંડા ગણે છે, પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે. એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા. સ્વામીએ વાત કરી છે, સાધુ તો ક્યાં ઓળખાય છે? એમ કહીને બોલ્યા છે, જે વર્ષે છત્રિયું ભાંગ્યું ને પટારા કઢાવ્યા તે દિવસે એક સાધુએ મને એમ કહ્યું છે, આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઈ સાધુ નથી. કેમ છે? બીજાના પટારામાંથી નીસર્યું પણ એના પટારામાંથી કાંઈ ન નીસર્યું. ત્યારે મેં કહ્યું છે, શું તારું કપાળ નિસરે? ગામમાં ક્યાંય મૂક્યું હશે, ને કાંઈ ન હોય તો 2 પટારા રાખવાનું શું કામ હોય? અને સત્સંગમાં વૈદું કરી કરીને ઘણું પદાર્થ ભેગું કર્યું હતું તે કુસંગમાં ક્યાંય રહ્યું પણ સત્સંગના કામમાં આવ્યું નહીં તે જુઓ ને, એવાને પણ બહુ મોટા માયના હોય, માટે સાધુ ઓળખાય નહીં. એમ કહીને વળી બોલ્યાજે પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યા ત્યારે સર્વે સાધુને કહ્યું જે ગુરુ ગુરુ હોય તે ઉઠીને એક કોરે બેસો. ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઉઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું જે જેને જ્યાં મળતું આવે તેમ બેસો. પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા. પછી સ્વામી કહે હું બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતો તે ઉઠીને આત્માનંદ સ્વામી પાસે જઈને બેઠો. કેમ જે બ્રહ્માનંદ સ્વામી ટોકે નહીં ને પોતે તો મહાકવિરાજ, તે ખાવાનું બહુ આવે, તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહીં. પછી મહારાજે ઉઠીને જ્યાં સંતના મંડળ બેઠા હતા ત્યાં આવીને જોતે જોતે જ્યાં આત્માનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવીને મને કહ્યું જે તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને. પછી મેં કહ્યું જે આત્માનંદ સ્વામી વૃદ્ધ સાધુ છે, તેની સેવાનો કરનારો કોઈ નથી, તે સારું રહ્યો છું. પછી મહારાજે કહ્યું જે ઠીક. પછી તો સર્વેને જોઈને બોલ્યા જે ગુરુએ મૂર્ખ છે ને ચેલાએ મૂર્ખ છે. કેમ જે સત્સંગના સ્તંભ જેવા છે તેને ઓળખતા નથી ને ઓલા હિન્દુસ્તાનમાં લઈ જાય એવા છે તેની પાસે જઈને રહ્યા છે ને ગુરુએ મૂર્ખ છે જે સાધુની ગરજ રાખતા નથી, માટે કાંઈક ગરજ રાખવા શીખો. એટલી શિક્ષા કરીને ગુરુ ગુરુના મંડળ બંધાવ્યા. પછી સ્વામી કહે જે અમારી પ્રકૃતિ તો એકે સાધુ રાખી એવી નહોતી, પણ મહારાજની મરજી જોઈને બધાય સત્સંગની ખબર રાખવી પડે છે. નીકળતો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોઈએ જ નહીં. અને એક દાડો પુસ્તક બાંધતા હાથમાંથી પડી ગયું તે પાછું બાંધ્યું જ નથી. કેમ જે જ્યારે પુસ્તક બાંધીએ ત્યારે ભગવાન ક્યારે સંભાળીએ? એમ કહીને બોલ્યા જે એવી રીતે બાળમુકુંદાનંદ સ્વામી કહેતા જે બીજા તો આ બેલા હૈયા ઉપર ખડકે છે ને તેને કોઈક મુકાવે તો મૃત્યુ થાય છે ને આપણે તો બહાર જ ખડકવા ને હૈયામાં તો મહારાજને રાખવા, એ વાતો એકાંતિકની છે. સ્વામીએ વાત કરી જે બીજે જીવ ક્યાંય અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યું જે મહારાજના ચરિત્ર દીઠા સાંભળા હોય તો એ કહેતા લખતા અટકે છે કેમ? પછી સ્વામી બોલ્યા જે એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો, તે જ્યારે જાગ્યો ત્યારે તોડીને ઊભો પણ પગ માંડે નહીં. પછી વૈદ્યને દેખાડ્યો ત્યારે વૈદ્યે કહ્યું જે આ ઘોડાનો પગ ભાંગ્યો નથી, તેમ કાંઈ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે, તે પગ તોડીને ઊભો છે. ત્યારે પૂછ્યું જે એનું કેમ કરવું? ત્યારે તેણે કહ્યું જે બસે ઘોડા સાબદા કરો ને તોપોના ને બંદૂકોના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે. તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે, તે આમને આમ નિરંતર ધડાકાને પડકારા કરશું તો મૂકી દેશે. એટલી વાત કરીને પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા નથી, એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે સ્વામી પારસા આવ્યા કે? એમ કહીને જમવા પધાર્યા. એક મોટા હરિભક્ત હતા, તેણે સ્વામીને બોલાવીને કહ્યું જે ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યું જે હૃદયમાં ટાઢો કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા જે ટાઢું તો થાય જે જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યારે ટાઢું થશે. એમ કહીને વળી બોલ્યા જે જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થાબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં, તે તો જ્યારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે તે તો દ્રષ્ટાંત છે, ને એનો સિદ્ધાંત તો એ છે જે આ બધોએ સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે, તેથી જે તે સંતને વળગે છે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ. સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું જે તારા મનમાં તું એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું જે હા મહારાજ. પછી સ્વામી બોલ્યા જે આવા સાધુને મૂકીને જે જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટુઓ ખાય, તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું પણ દૂધનું સુખ તો આવ્યું નહીં. પછી પોતાની માં આવી તો એ ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે, કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ. એમ કહીને બોલ્યા જે આમને આમ બે મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે ભગવાનમાં જેવો જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે, ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે. સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું જે આજ ક્યાં ગયા હતા. પછી હાથ જોડીને કહ્યું જે આજ તો શહેરમાં ગયો હતો, તે ત્યાંથી એક રસોઈ લઈ આવ્યો છું. પછી સ્વામીએ કહ્યું જે રસોઈ કેવી. ત્યારે શિવલાલે કહ્યું જે સોનું લઈને બીજે દીધું તેમાંથી 150 રૂપિયા રહ્યા તેની રસોઈ. ત્યારે સ્વામી બોલ્યા જે એ તો ઠીક, પણ સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઈ દિવસ 100 કરોડ મણ ઢોસા લઈને કમાણી કરીએ એવો સંકલ્પ થાય છે. ત્યારે કહ્યું જે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા જે મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી તો ઢોસા જ છે, પણ તેમાં કાંઈ માલ જણાતો નથી, ને તમે એટલી ઘડી આવા સાધુના દર્શન અને વાતો મૂકીને શી કમાણી કરી. એમ કહીને બુદ્ધિનો દોડ ટાળી નાખ્યો. એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે ગોલોકને મધ્ય જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે તે કેમ સમજવું, એ પ્રશ્ન છે. પછી સ્વામી બોલ્યા જે જેવી જેની સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય, તેમાં કેટલાકે તો બદ્રિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો વૈકુંઠલોકને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય, પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમનું 63મું વચનામૃત વંચાવીને કહ્યું જે જુઓ ને મહારાજ લખી ગયા છે જે જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી દેખાય, ને કીડીને મધ્ય વીછી હોય તે મોટો દેખાય, ને વીછીને મધ્ય સાપ હોય તે મોટો દેખાય, ને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય, ને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્ય ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય, ને તે પર્વતને મધ્ય મેરુ પર્વત મોટો દેખાય, ને તે મેરુ જેવા પર્વતને મધ્ય લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય છે, તેમ ગોલોકને મધ્ય અક્ષરધામ છે એમ સમજવું, પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી, અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે, તેમ એવી જ રીતે અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે, પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી, અને બીજા ધામની તો અવધિ કહી છે, પણ અક્ષરધામની તો અવધિ કહી નથી, એ સિદ્ધાંત વાત છે. સ્વામીએ વાત કરી જે અમે જે જે આજ્ઞા કરીએ તે મહારાજની મૂર્તિ આપીએ, પણ જેને જ્ઞાન નહીં તેને એ વાત સમજાય નહીં, ને મહારાજનો ને મોટા સાધુનો એક સિદ્ધાંત છે. તે મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે, પણ ઐશ્વર્યનું સુખ આપવું નથી. કેમ જે જીવ ઐશ્વર્યાર્થી થઈ જાય, તેમજ મોટા સાધુનો પણ એ જ મત છે, જે મહારાજની મૂર્તિને વિશે જ જોડવા છે, પણ વિષયને વિશે ને દેહને વિશે જોડવા નથી. અને જે વિષયને વિશે જોડે છે તે એકાંતિક નહીં, અને જે ઐશ્વર્યને વિશે જોડે છે તે પુરુષોત્તમ નહીં. એ મર્મને તો પ્રહલાદે જાણો જે, વિષયને આપે તે ભગવાન નહીં, અને વિષયને માગે તે ભક્ત નહીં. તે માટે જેને ભગવનિષ્ઠ થવું હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં, એ સિદ્ધાંત વાત છે. એમ કહીને વળી બોલ્યા જે, આ ભગવાન ને આવા સાધુનું રૂપ તો સિદ્ધિઓ પણ ધરી શકતી નથી. કેમ જે એ તો અકળ છે, ને બીજા વિભૂતિ અવતારનું રૂપ તો સિદ્ધિઓ ધરે છે, પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનું રૂપ સિદ્ધિઓ ધરતી જ નથી. જેમ જે રાજા ગાદીએ હોય તેનો વેશ તરગાળો કાઢતો નથી, તેમ. પછી વળી સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજનો ને મોટા સાધુનો જે રદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે, તે તો ક્યારે જણાય. તો એક કલ્પ સુધી જો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય, પણ તે વિના તો જણાય જ નહીં, એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કાંઈ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દ્રષ્ટિ વડે કરીને જણાય છે. ને તેની દ્રષ્ટિ ક્યારે થાય, તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય તેને માથે દ્રષ્ટિ થાય છે, પણ દેહાભિમાનીને માથે દ્રષ્ટિ થતી નથી. ને તે વિના જે કાંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે, એમાં કાંઈ સંશય નથી. વળી સ્વામીએ વાત કરી છે, જેવો સત્સંગ છે તેવો જણાય જ નહીં, ને કોઈકને જણાય તો સત્સંગ કરે નહીં, ને જો કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં, ને જો થાય તો જાળવવો બહુ કઠણ પડે છે. તે કાં તો બહેકી જાય ને કાં તો ગાંડો થઈ જાય, પણ જળવાય નહીં. અને તે સત્સંગ કોણ જાળવે? તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તે જ જાળવે, પણ બીજાથી તો જળવાય નહીં. એમ કહીને વળી બોલ્યા જે, આજ વર્તમાન કાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે, ને જેને આવા સાધુની ઓળખાણ થઈ છે તેને તો બે પગલાં અક્ષરધામમાં જ છે, પણ જેને એ વાતનું જ્ઞાન નહીં તેને એ વાત સમજાય નહીં. ને આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ, અનંત અંબરીશ ને પર્વતભાઈ જેવા અનંત છે, પણ સાધુના સમાગમ વિના જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં, ને મહિમા જાણ્યા વિના સુખીઓ થાય નહીં, એમાં કાંઈ સંશય નથી. સ્વામીએ વાત કરી જે ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં, તે જેમ જળ કુકડીને જળ લોપે નહીં તેમ એવા પુરુષ માયામાં આવે તો એ માયા લોપી શકે નહીં, તથા જેમ જળ કાતરણી માછલું છે તે જાળમાં આવે નહીં. કેમ જે બે કોરે અસ્ત્રા જેવી ધારો હોય તે જાળને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવોને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે, તે શું? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ વિરાજે છે, એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીની ગાંદળીનું દૃષ્ટાંત દીધું. જેમ શેરડીનો સાંઠો હોય તેનું થડિયું તે કઠણ હોય, ને પીછું હોય તે મોળું હોય, ને વચલી ગાંદળી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આજ સાનુકૂળ છે. કેમ જે મોટા સંતનો યોગ છે, ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં, ને આજ તો સર્વે અંગે સાનુકૂળ છે, તે પ્રભુ ભજી લેવા પણ આળસુ થાવું નહીં. સ્વામીએ એમ વાત કરી જે 100 કરોડ રાખના પડીકા વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળા દઈ રાખીએ, ને જે દિવસ કાંઈક કામ પડે ને કાઢીએ તો કાંઈ સારું નિસરે, ત્યારે કહ્યું જે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા જે મહારાજની મૂર્તિ વિના ને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે. તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ, ને ગમે તો ઈશ્વર કોટીના લોકમાં જાઓ, ને ગમે તો પુરુષ કોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી. એમ કહીને બોલ્યા જે સુરપુર નરપુર નાગપુર એ તિન મેં સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન કે માહી. સ્વામીએ એમ વાત કરી જે ચંદ્રમાનો પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે, ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે છે આ આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વહાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો કરોડો રૂપિયાનો માલ લઈ જાય છે ને લાવે છે તેને જાણી શકતો નથી. તે તો દ્રષ્ટાંત છે, ને એનો સિદ્ધાંત તો એ છે જે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. તે જેમ માછલું ને મચ્છ પોતપોતા જેવા જાણે છે, તેમ જે મનુષ્ય છે તે પણ પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી. એમ કહીને આ શ્લોક બોલ્યા જે અવજાનંતિ માં મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. એવા જે મૂર્ખ છે ને મૂઢમતી જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંત કોટી જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ તેને જાણતા નથી. એ અજ્ઞાન છે. અને એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને સ્વામીએ વાત કરી જે એક કઠિયારો હતો તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની જાળીમાંથી 52 ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું, ને તેની સુગંધ કોઈક શાહુકાર હતો તેને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે આ ગામમાં 52 ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે? પછી સર્વેએ કહ્યું જે આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી તે શાહુકારે ત્યાં જઈને બાળતા થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. તે એણે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દ્રષ્ટાંત છે. એનો સિદ્ધાંત તો એ છે જે હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે, ને 52 ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનું સ્ત્રી દ્રવ્ય દીકરા દીકરી લોક ભોગ ને દેહ તેને વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધ્યામી કે દેહમ પાતિયામી એમ જ કરવું. એમ કહીને બોલ્યા જે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ કે રહું કુમારી. એટલી વાત કરીને ઉઠા. એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કહ્યા છે, તે મચ્છર્યું તે ગરુડની ગતિ કેમ કરે? એમ અણવિશ્વાસનું અંગ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા જે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું, કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા, જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછ્યું, જે પાંખ તે શી સમજવી? પછી સ્વામી બોલ્યા, જે આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજ જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા, જે ત્રણ પ્રકારના પંખી છે, તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઈંડા સેવે એવા છે, કેટલાક પંખી તો દ્રષ્ટિ દ્વારા ઈંડા સેવે એવા છે, ને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું, જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા, જે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એમ કહીને બોલ્યા, જે એ તો દ્રષ્ટાંત છે, ને એનો સિદ્ધાંત તો એ છે, જે વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં આપણે પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં, એમ જાણવું. સ્વામીએ વાત કરી, જે ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢો રહે, ને તે અંતરમાં ટાઢો જોઈને મોટા સાધુ રાજી થાય, ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખીઓ થઈ જાય, ને જેનું અંતર ગંધાતું હોય તેને દેખીને શું રાજી થાય? ત્યારે પૂછ્યું, જે ભગવાનને સાધુ તો બહુ રાજી થયા. ત્યારે સ્વામી બોલ્યા, જે જો મહારાજ રાજી ન થયા હોય તો આવો યોગ ક્યાંથી થાય? તે મહારાજે પોતે કહ્યું છે, જે મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, ને કાં તો રૂડા સાધુનો સંગ આપું છું. તે બુદ્ધિયોગ તે શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય. ત્યારે પૂછ્યું, જે ભગવાન નિરંતર રાજી કેમ રહે? પછી સ્વામી બોલ્યા, જે ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઈચ્છવું નહીં, ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી. સ્વામીએ એમ વાત કરી, જે સત્સંગમાં એમ વાત થાય છે, જે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. ત્યારે પૂછ્યું, જે સત્સંગમાં વાત તો થાય છે તો પણ જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? પછી સ્વામી બોલ્યા, જે હે તે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો પણ તેનો વિશ્વાસ ન આવે. ત્યારે વળી પૂછ્યું, જે હે તે કરીને જીવ બાંધ્યો હોય તેમનો વિશ્વાસ કેમ ન આવે? ત્યારે સ્વામી બોલ્યા, જે આ જલે ભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે. એમ કહીને વળી બોલ્યા, જે વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં, ને નિષ્કપટપણે વર્તાય તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહીં, એ સિદ્ધાંત વાત છે. એક દિવસ સ્વામી નાના નાના સાધુ પાળા ને બ્રહ્મચારી સામું જોઈને બોલ્યા, જે દેશ દેશાંતર બોત ફિરા, મનુષ્ય કા બોત સુકાળ, જાકું દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. એમ કહીને બોલ્યા, જે જેમ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખીઓ થઈ જાય છે, તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે એવાના દુકાળ છે. ત્યારે પૂછ્યું, જે જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલાને જોઈને છાતી ઠરે છે? ત્યારે સ્વામી બોલ્યા, જે જેની સામું જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે, ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં. ત્યારે પૂછ્યું, જે જેને દેખીને છાતી ઠરે છે એવા ગુણ આવ્યાનું શું કારણ છે? પછી સ્વામી બોલ્યા, જે એવા ગુણ તો ન જ આવે, તે ગમે તો ભેળો રહે કે સેવા કરે, ને ગમે તો કહે તેમ કરે તો પણ મોટાના ગુણ તો આવે જ નહીં, ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, શો ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે? ને વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે સત્પુરુષના ગુણ તો મુમુક્ષુમાં આવે છે. ત્યારે સ્વામી બોલ્યા છે, સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહીં તો તે સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે, પણ તે વિના તો આવે જ નહીં. અને મહારાજ એમ કહેતા જે બીજા તો અભાગ્યા પણ યાદવ તો નિરંતર અભાગ્યા, એમ કહીને બોલ્યા જે જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તે તો નિરંતર અભાગ્યા છે. કેમ જે છોતેરાનો મેઘ વર્ષ્યો ને ઉઠે મેં કાળ પડ્યો ને ગંગામાં નહાયો ને માથું કોરું રાખ્યું એમ જાણ્યા વિના આ સત્સંગમાં રહ્યા છે તે તો જેમ છોકરાને વાછડા રહ્યા છે એમ રહ્યા છે, પણ જેવા છે તેવા જાણી શકતા નથી. અને સત્સંગનો મહિમા તો બહુ મોટો છે તે મહારાજ કહેતા જે આ સત્સંગ તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુ રૂપ છે, એમ કહીને બોલ્યા જે ધન્ય ધન્ય સ્વજન્મ શોધી સત્સંગતિ આયો, તીર્થવ્રત જપજોગ સબન કો ફળ સો પાયો, કિયો વચન મે વાસ ભયો તેહી બેહદ વાસા, હરિ હરિજન રસરૂપ રહત તહાં પ્રગટ પ્રકાશા, જેહી મન વચન પર વેદ કહે તેહી સુખમે સતત રહે, જન મુકુંદ સો સત્સંગ કો મહિમા કો મુખ સે કહે, એવો સત્સંગનો મહિમા કહ્યો છે. એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યું છે, સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું પણ નથી. ને ભૂંડામાં ભૂંડું શું છે જે આ ભગવાન ને આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે તેથી બીજું કાંઈ ભૂંડું નથી, અને તે મનુષ્યભાવ શેણે કરીને આવે છે? તો લોક ભોગ દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષય કરીને પણ નથી થતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા ને જોળીમાં દેવતા નાખ્યો, તે દેવતાના કાઢનાર અહીં બેઠા છે, એમ કહીને વળી બોલ્યા છે, એવો સંસ્કાર તો અમારે પણ ઘણો થયો છે, તે જીવ થકી ખમાય નહીં. ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે તેણે કરીને તો ભૂતની યોનીને પામ્યા છે, અને વળી કોઈ અવગુણ લેશે તે પણ પામશે, ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. એક દિવસ સ્વામીએ એમ વાત કરી જે કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે, એમ એ સર્વે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે અમારો અભિપ્રાય જાણે છે, પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણશો? ત્યારે પૂછ્યું છે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે? ત્યારે સ્વામી બોલ્યા છે, શું ધૂળ જાણે? જે પતંગીઓ હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો. તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં, એ સિદ્ધાંત વાત છે. પછી વળી સ્વામીએ વાત કરી છે, મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો, અને તે પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરવો, મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો, અને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો, તેની ઉપર મહારાજ રાજી રાજીને રાજી જ છે એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સંત બધાએ અક્ષર છે અને ઓલા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે એ બે વાત પ્રથમના 71માં વચનાવ્રતમાં કહી છે ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો, શીખ્યો સર્વે સૂરમે, એક રામ નામ બોલવો ના શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂરમે. એ વાત અમદાવાદના સાધુની આગળ કહીને ગાદી ઉપર હાથ નાખ્યો. સ્વામીએ એમ વાત કરી જે આગ લગી ચહુ ઓર અવિદ્યા કી અતિ ભારી, અધો ઉર્ધ્વ અરુ મધ્ય દિશો દિશ ભુજા પસારી, વિષય ભોગ વિલાસ કર્મિકો કર્મ દ્રઢાયો, કવિ ગુની પંડિત જાન તાહિલે તહાં ડૂબાયો, તેહી વાકજાળ ડારી વિકટ નર નારી આવૃત કિયે, જન મુકુંદ મદ મચ્છર લગ્યો યું માયાવશ કર લીએ. ત્યારે રૂપશંકરે કહ્યું જે મોરે તો હું એમ જાણતો જે અવિદ્યા બીજે ઠેકાણે છે ને હવે તો એમ જણાણું જે અવિદ્યા અહીં જ રહી છે. ત્યારે સ્વામી બોલ્યા જે અવિદ્યાનું સાસરું જ અહીં છે, તે જ્યાં ત્યાં જઈને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે અને અમારે ભગવાનનું ને અમારું રૂપ ઉઘાડું કરવું છે. અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢના મંદિરનું તો સ્વામી નહીં હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દ્રષ્ટિ છે તો સર્વોપરી કરવું છે ને વીજળીનો જબકારો દેખીને ગધેડીએ પાટો નાખવા માંડી, તેણે કરીને વીજળી આળસવાની છે નહીં ને પાટો નાખી નાખીને પગ તો ભાંગી જશે, તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું તો ભૂંડું કરશે ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહીં જ થાય. અને આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ બિરાજે છે, નહીં તો 20-20 વર્ષના સંસાર મૂકીને કેમ ચાલ્યા આવે ને કામ ક્રોધાદિક તો એવા બળ્યા છે જે શિવ બ્રહ્માદિકની પણ લાજ લીધી છે અને એ કામાદિક જેને વિશે આવે છે તેને ગળી જાય છે. તે આજ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે. જેમ બ્રહ્માંડથી પર મહાજળ છે તેમાં મોટા મોટા મચ્છ છે તે બ્રહ્માંડની સમીપે આવે તો આખા બ્રહ્માંડને પણ ગળી જાય એવડા મોટા છે. પણ પ્રદ્યુમ્નને ચોકીમાં રાખ્યા છે, તે જો બ્રહ્માંડની સમીપે ગળવા આવે તો માથામાં ગદા મારે તો કરોડો યોજન જાતા રહે. તેમ કામ ક્રોધાદિકને તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે, નહીં તો આમાં રહેવાય નહીં એમ કહીને બોલ્યા જે આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે? ત્યારે કહ્યું જે ના મહારાજ. પછી સ્વામી બોલ્યા જે મનમાં ધાર્યું નથી, નહીં તો ઉડાડી મૂકીએ. કેમ જે પૃથ્વીના મનુષ્ય સર્વેને ભેગા કરીએ ને લુવાર માત્ર માંડે લોઢા ઘડવા ને આપણે માંડીએ સુરંગો દઈને ઉડાડવા તો 4-5 વર્ષમાં ચૂરે ચૂરા કરીને ઉડાડી મૂકીએ. તેમ કામ ક્રોધાદિક ગમે તેવા બળિયા હોય પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ, એમાં કાંઈ સંશય નથી. સ્વામીએ એમ વાત કરી જે આજ તો પુરુષોત્તમ અક્ષરધામ ને મુક્તે સહિત પધાર્યા છે, તે ભેળા અનંત ધામોના ભગવાન તેના મુક્તે સહિત અહીં પધાર્યા છે તે શા સારું? તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા અહીં આવ્યા છે, નહીં તો આવો ભીડો વેઠાય કેમ? તે મહારાજે કહ્યું હતું જે અવતારમાં 3-3 ભીડામાં આવ્યા છે ને આજ તો બધાયને ભીડામાં લેવા છે એમ કહીને વળી બોલ્યા જે બીજાના જન્મ છે તે તો પોતપોતાની ખોટ મૂકવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા સારું છે, ને એકાંતિકના જન્મ છે તે તો અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા સારું આ પૃથ્વીને વિશે પધારે છે. ને આ વાતો છે તે તો ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી તેના અંગની છે, તે આ સાધારણ જીવમાં નાખી દીધી છે તે પથ્ય પડતી નથી ને ઉલટી થઈ જાય છે. જેમ 100 જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલી ઔષધિ રહે છે ને એવો ન હોય તેના પેટમાં રહેતી નથી, તેમ અક્ષરધામનો મુક્ત હોય તેને આ વાત પથ્ય પડે છે ને બીજાને તો ઉલટી થઈ જાય છે પણ પથ્ય પડતી નથી. સ્વામીએ એમ વાત કરી છે, ભગવાનમાં જોડાવું કા સાધુમાં જોડાવું? ત્યારે પૂછ્યું છે, ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય? પછી સ્વામી બોલ્યા છે, ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા તે અહોરાત્રે કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં, ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતો તે અહોરાત્રે કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં, ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે. અને વળી એમ વાત કરી છે, જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે. ત્યારે પૂછ્યું છે, આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે? પછી સ્વામી બોલ્યા છે, એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહીં. જેમ આ લીમડો છે તે જે દિવસ અમે મંદિર કરતા હતા તે દિવસ 2 વેતનો હતો ને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું, ને હવે આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં. તેમ ઘણા દિવસ રહીને જેણે સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચવિષય કે કામાદિક દોષનો પાયડો સત્સંગમાંથી પડે નહીં, એમ કહીને બોલ્યા છે, પ્રસંગ મજરમ પાશ માત્મનઃ કવયો વિદુહ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમપાવૃતમ. એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે ને એમ ન રહેવાય તો મોક્ષ માર્ગે દીધા કમાડ કડી જડી બારણે. વળી સ્વામીએ એમ વાત કરી છે, ગોપાળાનંદ સ્વામીએ સર્વે સાધુને કહ્યું છે, કેવી રીતે ધ્યાનને માનસી પૂજા કરો છો? ત્યારે સર્વેએ કહ્યું છે, જ્યાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ ને જ્યાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ. ત્યારે સ્વામીએ કહ્યું છે, કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે 3 દેહને જીતીને ધ્યાન કરવું? ત્યારે સર્વેએ કહ્યું છે, કેવી રીતે 3 દેહ જીતવા? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવજંતુ કરડે તો પણ સ્થૂળ દેહને હલવા દેવું નહીં, એટલે સ્થૂળ દેહ જીતાણું જાણવું, ને ઘાટ સંકલ્પ બંધ કરીને ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જીતાણું જાણવું, ને નિદ્રા આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જીતાણું જાણવું. એવી રીતે 3 દેહને જીતીને ધ્યાન કરવું. ત્યારે સિદ્ધાનંદ સ્વામી કહે છે, કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે, તે બહુ દાખલો કરીએ ત્યારે જીતાય. તે જેમ કૂવામાંથી કાળી છીપરને કાપવી હોય તેને ટાંકણું હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે માંડ ટોપલી ગાળ નીકળે, એવું કઠણ છે. ત્યારે સ્વામી બોલ્યા છે, અમે તો સુરંગો દઈએ છીએ તે બસે બસે ગાડા પાણા નિસરે છે, તે શું તો વાતરૂપી સાંગળીએ કરીને દાર દઈએ છીએ, ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ, ને ભગવાન ને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ. તેણે કરીને કારણ શરીરરૂપ જે અજ્ઞાન તે રૂપી જે કાળો પર્વત તેને તોડીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ, તે કાંઈ કઠણ નથી. સ્વામીએ એમ વાત કરી છે, સતયુગમાં મનુષ્યને 1,00,000 વર્ષની આવરદા ને 1,000 વર્ષનો ખાટલો ને 100 વર્ષ સુધી ડચકા ખાય ત્યારે જીવ જાય, ને આજ તો આ જ્ઞાને કરીને 3જે ડચકે અક્ષરધામમાં જવાય છે એવું સુગમ કરી નાખ્યું છે. પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેડી, હવેલી, રાજસમૃદ્ધિ ને રાજલક્ષ્મીને વિશે માલ મનાય છે ને સુખ મનાય છે. જેમ છોકરા ધૂળની ગોલકીઓ કરે છે, ને ઠેકરાની ગાયો કરે છે, ને ચૈયાનાને કાચલીઓના ઘોડા કરે છે, ને સુખ માને છે તેમ એ પણ સુખ માને છે. પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. જેમ ભાલ દેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો, તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું છે, મહારાજ રાજી કેમ થયા છો? ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો છે, રાજી ન થઈએ, દશગાંવ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યું છે, નાશું ધોશું ને ટીમણ કરશું. ત્યારે તે રબારી બોલ્યો છે, હૈયું ફોડમાં જોડા પહેરીને ચાલો આવું છું, એ પાણી તો ઝાંઝવાના બળે છે. ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઈ ગયા. તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. અને જે મૃગલા જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડા કરે છે. જેમ ઝાંઝવાના જળને દેખીને મૃગલા દોડે છે તેમ, અને મનુષ્ય છે તે દેખે છે પણ ખોટા જાણે છે. અને સૂર્યના રથમાં બેઠા છે તેની દ્રષ્ટિમાં તો ઝાંઝવાના પાણી નથી. તેમ જે જ્ઞાની છે તેની દ્રષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઈ આવતું નથી. સ્વામીએ વાત કરી જે સત્સંગ ક્યારે થાય, તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું ને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય, ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી એવા મોટા મોટાનો નિરંતર સંગ હોય, ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય, ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠિ કરીએ ત્યારે સત્સંગ થાય. પણ તે વિના ખરેખરો સત્સંગ થાય નહીં. એમ કહીને વળી બોલ્યા છે, ક્યાં ગુરુ કર્યા છે? ને ગુરુ કર્યા હોય તેના તો ગુણ આવ્યા જોઈએ ને. સર્વોપનિષદો ગાઓ દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. એમ કોઈએ કર્યું છે? જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયો, એમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગુડિયો વાળે નહીં. ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી. અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે નહીં. સ્વામીએ એમ વાત કરી છે, વરતાલમાં ચાર પાટીદારે શ્રીજી મહારાજ સામુ જોઈને કહ્યું છે, હે મહારાજ, તમારા ચરણારવિંદ સામુ જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો, ને તમારા શરીર સામુ જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, વૈરાટ બ્રહ્મા છે, તેણે તેના 50 વર્ષ ને 1.5 પહોર દિવસ ચીડો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી, ત્યારે આ બે ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. પછી તમારે તો સૂજે એમ સમજાય. પછી વળે પૂછ્યું છે, ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમ સામું જોઈ રહ્યા છે તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, ને આ સર્વ કમળ ખીલા છે તે મારા સામું જોઈ રહ્યા છે. પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા. એમ મુમુક્ષુના લક્ષણ છે. અને વરતાલે એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ, તમે તો બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું, કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું, તે મારી સૂગ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહે એવા નથી. તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોખા રહેવાય છે, નીકળતો ભેગા થઈ જશે. ને વળી કોઈકે પૂછ્યું છે, પુરુષનું મન ક્યાં રહેતું હશે? પછી મહારાજ બોલ્યા છે, આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે, ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે, એમ સર્વેના અંતર કહી દીધા. સ્વામીએ વાત કરી છે, લાખમણ લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર એક બે પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહીં, ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડું ઉછળે ત્યારે માંડ માંડ ઠરે, તેમ પંચ વિષે કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાઢો કરી જાઓ એમ ટાઢો થાય નહીં, ને જેને ટાઢો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચેડો હોય તે ઉતરે ત્યારે વાત માહી પેસે, પછી ટાઢું થાય છે. અને સાધુ પાસે કોણ આવે છે? ને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં, એમ કહીને બોલ્યા છે. તીન તાપકી જાલ જર્યો પ્રાણી કોઈ આવે, તાકું શીતલ કરત તુરત દિલ દાહ મીટાવે. કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહિચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ ત્યાગ રાજત વિમલ ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિ યહ જગત મે સંગ અનુપમ સંત કો. એવો સત્સંગ મળ્યો છે પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી, ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા છે, રાજ ભયો કહાં કાજ સેરો, મહારાજ ભયો કહાં લાજ બઢાય, સાહ ભયો કહાં બાત બઢી, પત સાહ ભયો કહાં આન ફિરાય, દેવ ભયો તો કાહ ભયો, અહમેવ બઢો તૃષ્ણા અધિકાય, બ્રહ્મ મુનિ સત્સંગ બિના સબ ઓર ભયો તો કહાં ભયો ભાઈ. એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યો નથી. સ્વામીએ સર્વે ધામોના મુક્ત સાથે પ્રશ્ન ઉત્તર કર્યા તે મુક્ત જીત્યા નહીં, તે વાત પોતે કરી જે. પ્રથમ તો જાણીએ હું બદ્રિકાશ્રમમાં ગયો, તે બદ્રિકાશ્રમના મુક્ત મને પ્રશ્ન ઉત્તરમાં જીત્યા નહીં. પછી જાણીએ જે હું શ્વેતદ્વીપમાં ગયો ત્યારે તે શ્વેતદ્વીપના મુક્ત પણ જીત્યા નહીં. પછી જાણીએ જે હું વૈકુંઠમાં ગયો ત્યારે તે વૈકુંઠના મુક્ત પણ જીત્યા નહીં. પછી જાણીએ જે હું ગોલોકમાં ગયો ત્યારે તે ગોલોકના મુક્ત પણ જીત્યા નહીં. પછી જાણીએ જે હું અક્ષરધામમાં ગયો ત્યારે તે મુક્ત સાથે મારે બરોબર પ્રશ્ન ઉત્તરમાં ઠેક પડ્યું. પછી ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, આજ તો આમ થયું. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજે એમ જણાવ્યું છે બીજા ધામોના મુક્તનું જ્ઞાન આવું છે, માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન તો અક્ષરધામના મુક્તમાં છે કે અહીં એકાંતિક સાધુમાં છે, પણ બીજે નથી, ને બીજે તો બીજું જ્ઞાન છે. સ્વામીએ વાત કરી છે બીજે ક્યાંય જીવ અટકતો નથી, ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ, પણ જ્યારે ધોરીઓ દેખે ત્યારે અટકે છે, તે કાપી નાખે તોય ડગ દે નહીં, ને સામું ખાસડું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય. ને અલૈયા ખાચરના ઘોડાને ચડાવ કરવા હોય, તેને બસે છોકરા ગોટા વાળીને ઊભા હોય, તેમાં વચોવચ નાખીને ચડાવ કર્યા હોય તે ક્યાંય અટકે નહીં. જેમ સામત પતંગ પાંચે બખતરિયા ઊભા હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા, એવી રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં. તે ઉપર છંદ બોલા છે, તુરી વેગવંતા જરીસા જઠાણમ, દિયંતા ઉડાણમ જેહી મૃગડાણમ, સચે વાગ રાગમ નટાજ્યું નચેરી, દીનમ એક હોસી સબે ખાખ ઢેરી. એવી રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં. સ્વામીએ વાત કરી છે ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે તે નિસરાય નહીં. ને વળી બીજું દ્રષ્ટાંત છે, તીરે કરીને લવિંગ વીંધે તેવો આંટોકદાર હોય તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો સાંખ્યવાળો કે યોગવાળો હોય તેને પણ સ્ત્રીરૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નિસરાય નહીં. તેમજ ગમે તેવો અંતરદૃષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ફગાવી નાખે છે, પણ અંતરદૃષ્ટિ થવા દે નહીં. તે ઉપર શ્લોક બોલ્યા છે, સંગમ ન કુર્યાત પ્રમદાસુ જાતુ, યોગસ્ય પારમ પરમારુ રુક્ષુ, મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદંતી યા નિરય દ્વારમસ્ય, એવા એવા ઘણા શ્લોકો બોલીને કહ્યું જે કેની બુદ્ધિ ભેદાતી નથી, તો ત્યાં કહું છું જે કામાદિભિર્વિહીના યે સાત્વતઃ ક્ષીણવાસનાઃ તેષાં તુ બુદ્ધિભેદાય ક્વાપી કાલો ન શક્નુતે. એ શ્લોક બોલીને કહ્યું જેણે સાત્વિક સેવ્યા હોય ને જે કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી, ને બીજાની તો ભેદાઈ જાય છે તેમાં સંશય નથી. અને વિષય તો બાંધે એવા છે, પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી જણાય નહીં. કેમ જે કેવા વૈરાગ્યવાન તેને પણ બાંધ્યા, તેના નામ ગોવિંદ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ, એ આદિક ઘણા ઘણાને બાંધ્યા. તેની વિક્તિ જે ગોવિંદ સ્વામીને કેવો વૈરાગ, તે સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ને રસ્તામાં એક રાજાની બાની 10,000 રૂપિયાનું સોનું લઈને બેઠેલ. તે ગોવિંદ સ્વામીનું રૂપ જોઈને કહે છે, આ સોનુંને હું તમારી છું. ત્યારે સ્વામીને વિચાર થયો છે, પ્રભુ ભજવા નિસરે છે તેને આડી સિદ્ધિઓ આવે છે, તે મારે સિદ્ધિ આવી. પછી તો પોતાનું લુગડું મૂકીને કહ્યું છે, બેસ ખતરે જઈ આવું, એમ કહીને ચાલ્યા ગયા. એવા વૈરાગ્યવાન, તે પણ ગંગામાના દાળભાત ને રોટલીઓમાં બંધાણા. તેને મહારાજે 3 રાત ને 3 દિવસ સુધી ગામ જ આવવા દીધું નહીં. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ કેમ કરવું છે? ત્યારે મહારાજ બોલ્યા છે, રીંગણાને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપુરમાં જઈ ભિક્ષા માગો. પછી કોઈ કહેશે જે ગોવિંદ સ્વામી કાંઈ જોશે, ત્યારે કહેવું છે હાઉ. અરે ગોવિંદ સ્વામી ગાંડા થયા? ત્યારે કહેવું છે હાઉ. એમ કરીને સ્વભાવ મુકાવ્યા. ને પરમહંસાનંદ સ્વામીએ તો ગાયોમાં 2 વર્ષ આસન કર્યું, તે પાછું સાધુમાં આસન થયું નહીં. ને 3 વૃત્તિ તો પોતે સારસ્વત ભણ્યા હતા, ને ખોજાના તો ગુરુ કહેવાતા. તેને પણ એમ થયું, ને એક સાધુ મહાપ્રભુ નામે હતો, તે જોળીમાં બંધાણો. તેને મહારાજે કહ્યું છે, હવે નરનારાયણની જોળી રહેવા દો ને લક્ષ્મીનારાયણની જોળી માગો. પછી વરતાલે આવીને 2-3 દિવસ રહીને જાતો રહ્યો, એમ જીવ બંધાય છે. સ્વામીએ વાત કરી જે હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે, તે મહારાજને આવવું પડે તે સારું આવરદા વિના મહારાજે મને રાખ્યો છે, તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. ને આવરદા તો 58 વર્ષથી વધુ નથી, એમ જન્મોત્રીમાં લખ્યું હતું. ને તે વિના દેહ રહ્યું છે તે તો આ 60 દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત, તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં, તેને પોતાનું સુખ દેવા સારું. પોતાનું સર્વસ્વ હતું તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે એસે મેરે જન એકાંતિક તેહી સમ ઓર ન કોઈ, મુક્તાનંદ કહત યું મોહન મેરું સર્વસ્વ સોઈ. એવા સાધુ મળ્યા છે ત્યારે શી વાતની કમી રહી? તે ઉપર સવૈયો બોલ્યા છે, સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કૂજી, પરાપર સોઈ પરિબ્રહ્મ હૈ તામે ઠેરાવે જીવ કે ચિત્ત કુંજી, દ્રઢ આસન સાધકે ધ્યાન ધરે કરે જ્ઞાન હરિગુણ ગીત કુંજી, બ્રહ્માનંદ કહે દાતા રામ હું કે પ્રભુ સાથ બઢાવત પ્રીત કુંજી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતો કરે છે, મળે છે ને દ્રષ્ટિ માંડીને જુએ છે, એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતો કરીને સુખિયા કરી નાખ્યા. સ્વામીએ વાત કરી છે, જુઓ ને એક પુરુષ ઉગ્યો તે 50 કરોડ યોજનમાં અંધારું ન રહ્યું. તે જેમ સૂર્યના કિરણે કરીને રાત્રિનો નાશ થાય છે, તેમ સત્પુરુષની દ્રષ્ટિ વડે કરીને તો કોઈ દેશમાં અજ્ઞાન રહે જ નહીં. અને તે સત્પુરુષ વિના તો જેમ સોળ કળા શશી ઉગહી તારાગણ સમુદાય સબગીરી દાહ લગાઈએ રવિ બિન રાત ન જાય, તેમ આવા સાધુ વિના અજ્ઞાન જાય નહીં અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહીં. અરે, અમારે તો ઘણુંય જ્ઞાન દઈને બ્રહ્મરૂપ કરવા છે, પણ શું કરીએ, જીવને ખપ નહીં ને વળે કારખાને ગળે જાયેલા તે જ્ઞાન કહેવા નવરા થતા નથી. કેમ જે જેમ જબરા ખેડૂને વેર અપરવારે ગયું તે નવરા થાય નહીં ને વેર વાળવા જાય નહીં, તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું. પણ હવે સાધુ સત્સંગીને મારી પાસે રાખીને વાતો જ કરવી છે, જેણે કરીને બ્રહ્મરૂપ થઈ જાય એમ કહીને બોલ્યા જે, વાતો સાંભળી લેજો, પછી આવો યોગ મળવો બહુ દુર્લભ છે, માટે સમાગમ તો કરી લેજો, એમ કહીને કહ્યું જે, ચેતનવાલા ચેતજો, કહત હું હાથ બજાય. અમે તો તાળી બજાડીને કહીએ છીએ, પછી વળી કહેશો જે, કહ્યું નહીં. એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે, બીજા અવતારે વર્તમાન પડાવ્યા નથી ને કલ્યાણ તો કર્યા છે, ને આજ વર્તમાન પડાવીને કલ્યાણ કરે છે તેનો શું હેતુ છે? પછી સ્વામી બોલ્યા જે, બીજાએ કલ્યાણ તો કર્યા છે, પણ કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા નથી, ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા હોય તો ગોલોક ને વૈકુંઠ લોકમાં કજિયા શા સારું થાય? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેટ કરી ને વૈકુંઠ લોકમાં જય વિજયે સનકાદિક સાથે વઢવેટ કરી છે, તે એમ જાણવું છે ત્યાં કારણ શરીર નહીં ટળ્યું હોય, ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારું સાધુને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે, તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને કારણ શરીરનો નાશ થઈ જાય છે. તે ઉપર કાર્યાણીનું 12મું વચનામૃત વંચાવીને કહ્યું જે, આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યા છે, તે સારું વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે. વળી સ્વામીએ વાત કરી જે, એક દિવસ મહારાજે મને કહ્યું જે, મંડળ બાંધો, ત્યારે હું કાંઈ બોલ્યો નહીં. પછી સામું જોઈને કહ્યું જે, સાધુ તો 5 રાખીએ જેથી જીવનું કલ્યાણ થાય, એમ કહીને કહેવા માંડ્યા જે, સાધુ તો 10 રાખીએ, 20 રાખીએ, 50 રાખીએ, 100 રાખીએ, ને સાધુ તો 200 પણ રાખીએ, પછી તો હું બોલ્યો નહીં પણ અંતે એમ કર્યું. એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે, આપણે તો કાંઈ જાણીએ નહીં. અરે, એક દિવસ મહારાજે મને પૂર્વાશ્રમમાં હતો ત્યાં આવીને કહ્યું જે, શું કરો છો ને શું કરવા આવ્યા છીએ, ને બ્રહ્મતેજ તો સુકાઈ ગયું છે, એમ કહીને દેખાણા નહીં. તે દિવસથી જીવોના કલ્યાણ થાય તેમ જ કરીએ છીએ. અને એક દિવસ મહારાજને 4 પ્રશ્ન પૂછાવ્યા, તેમાં એક તો ધ્યાન કરવું, બીજું આત્માપણે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી, ને ચોથું ભગવાનની વાતો કરવી, એ ચારેમાં અધિક કોણ છે તે કહો. પછી મહારાજે કહ્યું જે, વાતો જ અધિક છે. તે દિવસથી મેં તો વાતો કરવા માંડી છે, તે રાત દહાડો સોંપો જ પડતો નથી, જેથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. સ્વામીએ વાત કરી જે, કૃપાનંદ સ્વામીનો એમ મત જે, ગળામાં ઊની કોષ ઘાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપવી નહીં, ને વળી કૃપાનંદ સ્વામી એમ કહેતા જે, સ્વપ્નનો ઉપવાસ તો પડે નહીં, ને જો પડે તો દેહ પડી જાય, એવો પોતાનો ઠરાવ, ને વિષયની બીક તો કેવી રહે, જે અલ્પ વચનમાં ફેર પડે તો મહત વચનમાં ફેર પડ્યો હોય એટલી બીક લાગે, તે મેં એક દિવસ નજરે દીઠું છે. એવા કૃપાનંદ સ્વામી તે તો ગંગાજીના જળ જેવા છે, તે જેમ ગંગાનો પ્રવાહ 4 ગાંવમાં ચાલ્યો જાય છે તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહીં, તેમ તેમની વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. તે એક દિવસ કૃપાનંદ સ્વામીની સમાધિ જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું જે, અમારે કૃપાનંદ સ્વામીના જેવું હેત નહીં, ને એવા હેતવાળા તે તો ગંગા જેવા, ને ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા, તે તો અનંત જીવને સુખિયા કરી નાખે તેવા હતા, એમ કહીને બોલ્યા જે, જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદ સ્વામી હતા તેવા તો જણાણા જ નહીં, ને આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે, કેમ જે એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે, ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે પણ જેમ છે તેમ સમજાવતા આવડશે નહીં, એ સિદ્ધાંત વાત છે. પછી સ્વામીએ વાત કરી જે, અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુરનર મુનિમહી નહીં સુખ લેશા, એમ કહીને બોલ્યા જે, એવા અધર્મ સર્ગનો શેણે કરીને પ્રવેશ થાય છે? તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે, ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેશવા આવે નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે, એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને કહ્યું જે, બળિયામાં બળ્યો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે બળિયામાં બળ્યો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે, ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે, જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તો એ તમારો પરાભવ નહીં કરી શકે, ને રાજ આબાદ રહેશે. એ દ્રષ્ટાંત દઈને બોલ્યા જે, આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતર શત્રુનો વધારો હશે તે પણ પરાભવ નહીં કરી શકે, ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે, એમ કહીને બોલ્યા જે, જુઓ ને કેટલાકને તો જોડ જ નથી, ને કોઈક તો પાકલ ગુમડા જેવા તે કહેવાય તો નહીં, માટે દશમંડળમાં જેમ જેને મળતું આવે તેમ તમે સર્વે રહેજો, એટલી વાત કરી. પછી વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા. સ્વામીએ એક દિવસ બાવળિયા સામું જોઈને કહ્યું જે, જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી, કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે, તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ જ્ઞાન વિના મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી, ને લોક ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયો છે એમ પ્રત્યક્ષ દેખાય છે, તેમજ રૂડાગુણ છે તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપખડો મૂકે નહીં ત્યાં સુધી સુખીઓ પણ થાય નહીં, એમ કહીને વળે બોલ્યા જે, આ જીવ તો મેવાસી થઈ બેઠો છે પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી, ને પોતાના જીવની તો પોતાને ખબર જ નથી, અને જેમ મેમણ ચેડો પોઠીએ હાથમાં લીધી લાકડી ને કહે જે, કે હણા ને કે ન હણા, એમ બકે છે પણ પોતાનું તળ તપાસતો નથી જે મારી શકે ને, એમ કહીને બોલ્યા જે, મોટા થવાનું મનમાં રે દિલમાં ઘણો ડોઢ, તેવા ગુણ નથી તનમાં રે કાં કરે તું કોડ, એમ જીવ કોડ તો બહુ કરે છે પણ મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે, એવી રીતે વાત બહુ કરી. સ્વામીએ વાત કરી જે, જીવ સામું જોઈએ તો મુમુક્ષુતા તો જાણીએ છીએ જ નહીં, કેમ જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં, જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાતિના બૂંદ પડે છે ત્યારે જે ઠેકીને તેનું ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે, ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અધલાખનું થાય છે, ને જે પડું પડું ગ્રહણ કરે છે તે તો ફટકિયું થાય છે, તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મ વચને સમાગમ કરે છે તો તે બ્રહ્મરૂપ થાય છે એમ કહીને બોલ્યા જે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચિરેણાધિગચ્છતિ. અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો પ્રયત્નાદ્યત માનસ્તુ યોગી સંશુદ્ધ કિલબિષ અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરામ ગતિમ. એમ પણ કહ્યું છે, માટે સત્પુરુષનો સંગ તો મન કર્મ વચને જ કરવો. ત્યારે પૂછ્યું જે, મન કર્મ વચને સંગ કેમ કરવો? ત્યારે સ્વામી બોલ્યા જે, કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા, ને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં. ત્યારે એમ જાણવું જે, મોટા સાધુનો સંગ મન કર્મ વચને કર્યો છે. એટલી વાત કરીને બોલ્યા જે, સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે. એ ગોડી બોલ્યા ત્યાં આરતી થઈ, તે દર્શને પધાર્યા. સ્વામીએ વાત કરી જે, જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, એક રબારી ચાલ્યો જતો હતો ત્યાં હીરો હાથ આવ્યો. તે ભેંસની કોટે બાંધ્યો, પછી તે ભેંસને કોઈકે લઈને એ હીરો 200 રૂપિયામાં દીધો, ને 200 વાળે 1000માં દીધો, ને 1000 વાળે 10000માં દીધો, એમને એમ ચડતા 1,00,000 રૂપિયામાં દીધો. પછી તે 1,00,000 રૂપિયાવાળે કોઈક શાહુકાર હતો તેની પાસે જઈને કહ્યું જે, આ હીરો તમારે રાખવો છે? ત્યારે શાહુકાર હીરો જોઈને બોલ્યા જે, 100 મોટલિયા કરીને દી ઉગ્યાથી તે આથેમ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ એટલું તમારું. ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો, જે શાહુકારે ખજીનો લૂંટાવી દીધો. પછી તે શાહુકારને બાપે આવીને પૂછ્યું જે, શું જણશ લીધી? ત્યારે તેણે કહ્યું જે, આ હીરો લીધો છે. ત્યારે તેણે જોઈને કહ્યું જે, તે તો મફત પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહીં. ત્યારે તો એ સર્વે કરતા એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય, તેમજ ભગવાનના મહિમાનું પણ જાણવું. તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે. તે ઉપર સારંગપુરનું 17મું વચનામૃત વંચાવ્યું ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. સ્વામીએ વાત કરી જે, મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે. જેમ ધૂળ ધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે, તેમ પામરને વિષયમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે છે, કરું ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશ જી, કોઈ રે ઉગારે મુને કાળથી સોપું તેને આ શિષજી. એમ નિરંતર વર્ત્યા કરે. પછી વળી સ્વામીએ વાત કરી જે, ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યું જે, હે મહારાજ, તમે કાગળમાં લખ્યું જે, અનિર્દેશથી લિખાવિતમ સ્વામી શ્રી 7 સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, આ તમારો દરબાર છે તે નિર્દેશ છે, ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે, જળ નિર્દેશ ને તેજ અનિર્દેશ છે, તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે, વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે, આકાશ નિર્દેશ છે ને અહંકાર અનિર્દેશ છે, અહંકાર નિર્દેશ ને મહત્તત્વ અનિર્દેશ છે, મહત્તત્વ નિર્દેશ ને પ્રધાન પુરુષ અનિર્દેશ છે, પ્રધાન પુરુષ નિર્દેશ ને પ્રકૃતિ પુરુષ અનિર્દેશ છે, પ્રકૃતિ પુરુષ નિર્દેશ ને એ પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ તે અમારો અનિર્દેશ છે, ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતા ગયા, તે આ વાત મહારાજે કહી હતી. સ્વામીએ વાત કરી જે, રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું, કેમ જે મહારાજ એમને વશ, તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહ ત્યાગ કર્યો છે તે દિવસથી દુઃખ ચડતું આવે છે, કેમ જે જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે તેમ દુઃખ ચડતું આવે છે. તે જુઓ ને, રાજાઓનું કેવું દુઃખ છે. તે ભેંસજાળવાળા ને જાયવાવાળા જે ગરાસિયા તેનો ન્યાય કર્યો જ નહીં, તેમજ અખોદડવાળો બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવા દુઃખ છે. તે સારું તો અમે મહારાજને અરજી નાખી છે જે રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગઈ રાજા જેવો એક રાજા કરો. તો 2 કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે 10 કરોડ મનુષ્ય પ્રભુ ભજે, એમ સંકલ્પ કર્યો છે. ત્યારે સર્વે હરિજન બોલ્યા જે, હે મહારાજ, તમે ધાર્યું છે તે સારું જ થશે. વળી સ્વામીએ વાત કરી જે, અમારી સમજણ તો કોઈને કહેવાય નહીં, પણ આજ થોડીક કહું, એમ કહીને બોલ્યા જે, કહ્યા વિના તો જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં. અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય, તેમાં શાનો મોહ થાય. તે એવું તો સર્વનિવાસાનંદ સ્વામીને થઈ ગયું છે, પ્રકૃતિ પુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહી જ નહીં. તે એક દાડો મારી પાસે કહ્યું છે, મહારાજની પૂજા સેવા શા વતે કરું. ત્યારે મેં કહ્યું છે, મૂર્તિ સામું જોઈ રહો. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ કહ્યું છે, કરીએ છીએ તો એમ જ, પણ જો આવી વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને વંડામાં નાખી આવે એવું કઠણ પડે. પણ મહારાજની મૂર્તિ વિના તો ખાવાની વિષ્ઠા ને પીવાની લઘુશંકા એવું છે. પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહીં, એવી મોટાની સમજણ છે. સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું છે, દર્શન કર, ને આ દેહ તો તારા સારું રહ્યો છે, કેમ જે કાળ તો આટા ખાતો રહે છે, એમ કહીને બોલ્યા જે, આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુઃખ થયું જોઈએ, ને એવું દુઃખ નથી થતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે ક્યાં, ને જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક, ભોગ ને દેહ તે રૂપ થઈ જવાય છે, એમ કહીને બોલ્યા જે, અમારે તો 1000 ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પળજો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય. ત્યારે પૂછ્યું જે, 1000 ક્રિયા કરાવો ને તેલ ધારાની પેઠે ભગવાનને અખંડ રાખો એમ તે કેમ રહે. ત્યારે સ્વામી બોલ્યા જે, તમે તમારો દેહ વિસારો છો. ત્યારે કહ્યું જે, ના મહારાજ. પછી સ્વામી બોલ્યા જે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું, કેમ જે જેમ માછલું છે તે જળમાં હાલી ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. ને જેને એવું ન જણાય તે તો મોટાને વિશે પણ દોષ પરઠે છે, તે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. તે દોષનો પરઠનારો તે કોટી કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી, એ સિદ્ધાંત વાત છે. સ્વામીએ વાત કરી જે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછ્યું જે, માખીમાંથી કેમ સૂર્ય થાય. પછી સ્વામી બોલ્યા જે, આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે, અને તે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને તો ઈશ્વર કોટીમાં, પુરુષ કોટીમાં ને બ્રહ્મ કોટીમાં ભળાય છે, અને તે ઉપાસના અને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું અને કૃતાર્થપણું મનાય છે, અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ 2 રહે. તે ઉપર ગંગા જળિયા કૂવાનું વચનામૃત વંચાવીને બોલ્યા છે, જેવા મહારાજને જાણે તેવો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે, ન જ રહે ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય એવું નથી. તે જઠરાગ્નિએ કરીને, વીજળીના અગ્નિએ કરીને, કે વડવાનળ અગ્નિએ કરીને, કે પ્રલયકાળના અગ્નિએ કરીને, કે મહાતેજના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી. તે જ્ઞાન તો અખંડને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ અક્ષરધામ ને તેના મુક્ત સનાતન છે, તેમ પુરુષોત્તમનું જ્ઞાન પણ સનાતન છે. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. સ્વામીએ કાર્યાણીનું આઠમું વચનામૃત વંચાવીને વાત કરી જે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા કોઈને આવડ્યું નથી. કેમ જે એ તો અતર્ક્ય વાતો છે, તે કોઈના તર્કમાં આવે નહીં. અને પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી. એમ કહીને કહ્યું જે ફરી વાંચો. ત્યારે ફરી વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે સગુણ નિર્ગુણપણું તો મહારાજે આ મૂર્તિનું ઐશ્વર્ય કહ્યું છે, અને બે સ્વરૂપનું ધરનારું મૂળ સ્વરૂપ તો આ પ્રત્યક્ષ બોલે છે તે જ છે. એમ કહીને બોલ્યા જે દશશાસ્ત્રી વડોદરાના, દશશાસ્ત્રી સુરતના, દશશાસ્ત્રી અમદાવાદના ને દશશાસ્ત્રી કાશીના એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે કે નહીં? ત્યારે રૂપશંકરે કહ્યું જે ના મહારાજ, આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય, પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે, કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને કરતા આવડે નહીં. અને આ વાત તો કરોડું ધ્યાન કરતાં પણ અધિક છે. કેમ જે શુકજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા? એટલી વાત કરી ત્યાં આરતીનો ડંકો થયો, તે દર્શને પધાર્યા. સ્વામીએ વાત કરી જે હજાર વર્ષનો ખીજડો હોય છે તેને સાંગરીઓ થાય છે, ને 5 વર્ષનો આંબો હોય તેને કેરીઓ થાય છે. તે તો દ્રષ્ટાંત, ને એનો સિદ્ધાંત તો એ છે જે ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, પણ જો પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવા છે. તેને સંગે ટાઢો કે સુખ થાય જ નહીં. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય, ને અવસ્થા પણ થોડી હોય, ને કુળ પણ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આવા સાધુની જેને ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે, ને તેને સંગે તો ટાઢો થઈને સુખિયા થઈ જાય છે. માટે જે ખીજડા જેવા હોય તેનો સંગ ન કરવો, ને જે આંબા જેવા હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતા તો ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભક્તને ઓળખીને તેનો સંગ કરવો, જેથી છેલ્લો જન્મ થઈ જાય, ને એવા ન મળે તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવો કુસંગ છે. સ્વામીએ વાત કરી જે ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહીં શકે. કેમ જે ગર્વગંજન ભગવાન છે તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઈ ચિંતા રાખવી નહીં. અને જે ધીરજવાન પુરુષ છે તેને દુર્જનઃ કેમ કરિષ્યતિ? એમ કહીને વળી બોલ્યા જે કોઈ દિવસ લંબકર્ણનો જય થયો નથી ને થશે પણ નહીં. કેમ જે કામ ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળે કર્યો રાક, માને તો ફજેતી કીધી રે, બીજા તો જેમ મોર કળાપુરે ને પૂછડું ઉઘાડું થાય એવા છે, ને એવાનો સંગ તો જેમ આંબેથી ઊઠીને બાવળીએ બેસવું તેવો છે. કાઉં કણ ખોટે વાંદરા બીડ ખાઓ એવા પુરુષ છે, માટે દેખી ઉપરનો આટાટોપ રખે મને મોટા માનો રે, એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે, એમ કહીને બોલ્યા જે, આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણવો, માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી, તે મહારાજે કહ્યું છે જે, દેહધરાનું નિમિત્ત તો નથી, પણ કોઈક કારણ ઉત્પન્ન કરી આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ, તે એ તો આપણને શીખવ્યું છે, પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે, માટે સમાગમ કરી લેજો. સ્વામીએ વણથળી જાતા વાત કરી જે, હવે તો સર્વે કામ થઈ રહ્યું છે, કેમ જે, સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લો એમ કરી મૂક્યું છે, ને હવે તો ખોતરીને દુઃખ ઊભા કરો તો છે, જેમ એક વાંદરાનું આળો જોઈને બીજા વાંદરા ખોતરીને દુઃખ કરે છે, તેમ તમે પણ ભેગા થઈને ખોતરીને દુઃખ ઊભા કરો તો છે, એમ કહીને બોલ્યા જે, જુઓ ને સર્વોપરી મહારાજ ને સર્વોપરી આવા સાધુ ને સર્વોપરી આ સ્થાન, તેને વિશે દુઃખ રહેશે ત્યારે કીએ ઠેકાણે દુઃખ ટળશે? નહીં જ ટળે. માટે જેને સુખિયા થાવું હોય તેને આ બરોબર કોઈ નથી, એમ કહીને બોલ્યા જે, જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભળી આવે છે, કેમ જે, મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે, ત્યારે કાશીરામે પૂછ્યું જે, જેને મહારાજના દર્શન થયા હોય તેને તો સાંભળે, પણ જેને મહારાજના દર્શન ન થયા હોય તેને શું સાંભળે? ત્યારે સ્વામી બોલ્યા જે, આપણે ક્યાં પરોક્ષ છે, આપણે તો મૂર્તિ દ્વારે ને સંતો દ્વારે પ્રત્યક્ષ છે, તે દર્શન દે છે, વાતો કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહીં, એ સિદ્ધાંત વાત છે. સ્વામીએ વાત કરી જે, મતપંથવાળે લાખ લાખ યોજનના કૂવા ગાળ્યા છે, તે નીકળાય જ નહીં, તે શું, તો જુઓ ને, કૂડા માર્ગીવાળે વટલવું ને વ્યભિચાર તેણે કરીને જ મોક્ષ માન્યો છે, તે શું શાસ્ત્રનો મત છે? ને વેદાંતીએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા, એ પણ શાસ્ત્રનો મત નહીં. ને શક્તિપંથવાળે તો માંસને મદિરા તેણે કરીને મુક્તિ માની છે, તે શું, તો પીતવા પીતવા પુનઃ પીતવા, પીતવા પતતી ભૂતલે, ઉત્થાય ચ પુનઃ પીતવા, પુનર્જન્મ ન વિદ્યતે. એ શ્લોક બોલીને કહ્યું જે, એ શાસ્ત્રનો સનાતન મત નહીં, ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન નથી, ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે, પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું, તે તો જેમ છોકરાનું નાળ કરતા ગળું કાપી નાખ્યું તેમ થયું, ને તેને તો જેમ એકડા વિનાના મીંડા ને પુત્ર વિનાનું પારણું ને જીવ વિનાની કાયા ને મનમાં 8-5 શેરીની ભૂલ એમ છે. અને આ જગતમાં મોટા મોટા ગુરુ કહેવાય છે, પણ તેના પાપ તો મુખ થકી કહેવાય નહીં, અને ભક્તિનો તો ઉપર આડંબર ને પાપની તો બીક જ નહીં, તે શું, તો માં બેન ને દીકરી તેની ગમ જ નહીં, એવા પશુના ધર્મ પાળે છે, એમ કહીને વળી બોલ્યા જે, મત માત્ર આજ હમણાં જ બગડ્યા છે એમ નથી, એ તો મૂળમાંથી જ બગડેલા છે, એમ કહીને કહ્યું જે, આ મૂળ દ્વાર છે તે નાનો હોય ત્યારે કાંઈ ચોખ્ખો હશે? ત્યારે રૂપશંકરે કહ્યું જે, ના મહારાજ, એ તો મૂળમાંથી જ બગડેલો છે. ત્યારે સ્વામી બોલ્યા જે, વાત તો નિરંતર કરીએ છીએ, પણ આજ તો ટીકા કરી છે. ત્યારે સૌએ કહ્યું જે, આવું તો સમજાતું જ નહોતું. પછી સ્વામીએ કલ્યાણભાઈને આગળ વાત કરી જે, આજ સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહીં, ને જો કહીએ તો માયનામાં આવે નહીં. ત્યારે કલ્યાણભાઈએ કહ્યું જે, સત્સંગનો મહિમા તો બહુ છે. ત્યારે સ્વામી બોલ્યા જે, પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે તે કરતાં તો આ સત્સંગીના સમાધિનિષ્ઠ છોકરા સામો જોઈએ છીએ ત્યાં તો મહારાજને પ્રતાપે કરીને કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે, તો મોટા મોટા હરિભક્તો ને મોટા મોટા સાધુ ને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ? તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે હું મારા મહિમાના પારને પામતો નથી તો બીજા તો પામશે જ કેમ? એમ કહીને બોલ્યા જે મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિર મૃત્યુશ્ચરતિ મદભયાત. એ શ્લોક બોલીને કહ્યું જે બળ તો બહુ દેખાડ્યું પણ કલ્યાણ તો એક માતાનું જ કર્યું છે, એમ જાણતા એ શ્લોક કોઈના બળનો જણાય છે પણ પોતાના બળનો નહીં, એમ કહીને વળી બોલ્યા જે આજ તો સત્સંગમાં દોષીઓ હશે તે પણ હજારો જીવનું કલ્યાણ કરશે, તો બીજાની તો શી વાત કહેવી? એવી રીતે બહુ વાત કરીને નાહવા ઉઠ્યા. સ્વામીએ એક ભક્ત સામો જોઈને વાત કરી જે ભગવાનને મોટા સાધુ જ્યારે ઉદાસી થાય ત્યારે એમ જાણવું જે હવે મુમુક્ષુના કર્મ ફૂટ્યા, એમ કહીને બોલ્યા જે આપણે તો બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ કર્યો ને હવે તો દેશકાળે કરીને ભેગું રહેવાય કે નોય રહેવાય, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરવા શીખો તો એક પળ માત્ર નોખા જ નથી એમ જાણવું, એમ કહીને વળે બોલ્યા જે અક્ષરધામનો મુક્ત હોય ને સ્વાધીન થકો અહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય પણ એને સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જડ સંજ્ઞાને પામી જાય છે, અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઈ આવે છે. નીકળતો જેમ આ દેશના વાણિયા પરદેશમાં જાય છે ત્યાં કાફરીઓ રાખીને રહી જાય છે, તેમ અક્ષરધામના મુક્ત હોય તે પણ આ લોકમાં બંધાઈ જાય છે. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની તો સમાધિ થતી ને મહારાજને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખતા, તોય ત્રણ ઘર કર્યા પણ પોતાની મેળે નીકળાણું નહીં, પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું. એવો આ લોક છે. તે સારું તો મહારાજ અક્ષરધામ ને અનંત મુક્તિ સહિત જ પધાર્યા છે, માટે સમાગમ કરી લેવો જેથી મહારાજની સેવામાં રહેવાય. નીકળતો ઘરોઘર કાફરીઓ છે તેની સેવામાં રહેવાશે, એમ કહીને બોલ્યા જે કઠણ વચન કહું છું રે કડવા કાંકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થાવા અનુપ, ખરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ, જીર્ણ રોગ તેનો જાવશે રે સુખી થાશે સદ્ય. એટલી વાત કરીને ધર્મશાળામાં આસને પધાર્યા. સ્વામીએ વાત કરી જે એક દિવસ મહારાજે મને કહ્યું જે કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટીઓ લાવીએ, ત્યારે મેં કહ્યું જે કાળ પાડશોમાં ને ટૂંટીઓ લાવજો, ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું જે બેયની ના પાડીએ નહીં, ત્યારે મેં કહ્યું જે મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય પણ મરજી વિના તો કહેવાય જ નહીં, ને વળી બોલ્યા જે એક દિવસ મેં મહારાજને કહ્યું જે તમારા ઘરમાં અંધારું કેમ છે, જે ખેડૂત કામી કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે ને ખેડૂત ભૂખે મરે છે. તે દિવસથી મહારાજની દ્રષ્ટિ થઈ છે જે ખેડૂના ઘરમાં હોય ત્યારે મોંઘું ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોંઘું થાય છે ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓ ને રૂના ડૂચા લઈ જાય છે ને 2 કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે, એવું કર્યું છે પણ પ્રભુ ભજવા નવરા થતા નથી. અરે આપણે આવું ક્યાં હતું ને હજી રાત્રિ પ્રલય સુધી થશે, પણ રઘુવીરજી મહારાજે 4 મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતો જ કરાવી એમ કોઈ કરશે નહીં ને કરાવશે પણ નહીં, એવો માયાનો મોહ છે, એમ કહીને વળી બોલ્યા જે અમોએ સાધુને રાખીને 2 મહિના સુધી વાતોને પ્રશ્ન ઉત્તર કરાવ્યા પણ કેટલાકને તો ગમ જ નહીં જે સ્વામી શું કહે છે ને શું થાય છે ને આપણે તો સોંપો જ પડતો નથી, એમ કહીને બોલ્યા જે ક્યાં બાળપણાની રમત ક્યાં પામવો સિદ્ધોનો મત એ વાતની ખબર જ નથી, જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા ને સર્વે કીર્તન ગાવા લાગ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી વાતોમાં ભગવાનનો સર્વોપરિ નિશ્ચય તથા મહાત્મ્યનું મુખ્યપણું કહ્યું એ નામે બીજું પ્રકરણ સમાપ્ત. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.